શ્રી નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ પહેલો અધ્યાય 31 મોક્ષ પ્રાપ્તિનો ઉપાય ભગવાન વિષ્ણુ જ મોક્ષદાતા છે એનું પ્રતિપાદન યોગ તથા તેના અંગોનું નિરૂપણ. નારદજીએ પૂછ્યું, હે ભગવાન, કર્મથી દેહ મળે છે, દેહધારી જીવ કામનાથી બંધાય છે, કામથી તે લોભને વશીભૂત થાય છે અને લોભથી ક્રોધને આધીન થઈ જાય છે, ક્રોધથી ધર્મનો નાશ થાય છે, ધર્મના નાશથી બુદ્ધિ બગડી જાય છે અને જેની બુદ્ધિ નષ્ટ થઈ જાય છે તે મનુષ્ય ફરી પાપ કરે છે. તેથી શરીર જ પાપનું મૂળ છે તથા તેની જ પાપ કર્મમાં પ્રવૃત્તિ થાય છે. તેથી મનુષ્ય આ દેહના ભ્રમને ત્યાગીને જે રીતે મોક્ષનો અધિકારી થઈ શકે તે ઉપાય બતાવો. શ્રી સનકજીએ કહ્યું, હે મહાપ્રાજ્ઞ, હે સુરત, જેમની આજ્ઞાથી બ્રહ્માજી સંપૂર્ણ જગતની સૃષ્ટિ, વિષ્ણુ પાલન તથા રુદ્ર સંહાર કરે છે, મહાતત્વથી લઈને વિશેષ સુધી બધા તત્વો જેમના પ્રભાવથી ઉત્પન્ન થયા હોય તે રોગ શોકથી રહિત સર્વવ્યાપી ભગવાન નારાયણને જ મોક્ષદાતા જાણવા જોઈએ. સંપૂર્ણ ચરાચર જગત જેમનાથી ભિન્ન નથી તથા જે જરા અને મૃત્યુથી પર છે તે જ પ્રભાવવાળા ભગવાનનું ધ્યાન કરીને મનુષ્ય દુઃખથી મુક્ત થઈ જાય છે. જે વિકાર રહિત અજન્મા શુદ્ધ સ્વયં પ્રકાશ નિરંજન જ્ઞાનરૂપ તથા સચ્ચિદાનંદમય છે, બ્રહ્માદિ દેવતાઓ જેમના અવતાર સ્વરૂપોની સદા આરાધના કરે છે, તે શ્રી હરિ સનાતન સ્થાન પરમધામ યા મોક્ષના દાતા છે એવું જાણવું જોઈએ. જે નિર્ગુણ હોઈને પણ સંપૂર્ણ ગુણોના આધાર છે, લોકો પર અનુગ્રહ કરવા માટે વિવિધ રૂપ ધારણ કરે છે અને સર્વના હૃદયાકાશમાં વિરાજમાન તથા સર્વત્ર પરિપૂર્ણ છે. જેમની ક્યાંય પણ ઉપમા નથી તથા જે સર્વના આધાર છે તે ભગવાનના શરણમાં જવું જોઈએ. જે કલ્પના અંતમાં સર્વને પોતાની અંદર સમેટીને સ્વયં જળમાં શયન કરે છે, વેદાર્થના જ્ઞાતા તથા કર્મકાંડના વિદ્વાન નાના પ્રકારના યજ્ઞો દ્વારા જેમનું યજન કરે છે તે જ ભગવાન કર્મફળના દાતા છે અને નિષ્કામ ભાવે કર્મ કરનારાઓને તેઓ જ મોક્ષ આપે છે. જે ધ્યાન પ્રણામ તથા ભક્તિપૂર્વક પૂજન કરવાથી પોતાનું સનાતન સ્થાન વૈકુંઠ પ્રદાન કરે છે તે દયાળુ ભગવાનની આરાધના કરવી જોઈએ. હે મુનીશ્વર, જેમના ચરણાર વિંદોની પૂજા કરીને દેહાભિમાની જીવ પણ શીઘ્ર જ અમૃતત્વ મોક્ષને પ્રાપ્ત કરી લે છે તેમને જ જ્ઞાનીજન પુરુષોત્તમ માને છે. જે આનંદ સ્વરૂપ જરા રહિત પરમ જ્યોતિર્મય સનાતન અને પરાત્પર બ્રહ્મ છે તે જ ભગવાન વિષ્ણુનું સુપ્રસિદ્ધ પરમ પદ છે. જે અદ્વૈત નિર્ગુણ નિત્ય અદ્વિતીય અનુપગુ પરિપૂર્ણ તથા જ્ઞાનમય બ્રહ્મ છે તેને જ સાધુ પુરુષ મોક્ષનું સાધન માને છે. જે યોગી પુરુષ યોગ માર્ગની વિધિથી આવા પરમ તત્વની ઉપાસના કરે છે તે પરમ પદને પ્રાપ્ત થાય છે. જે સર્વ પ્રકારની આસક્તિ યોગનો ત્યાગ કરવાવાળો સમદમ વગેરે ગુણોથી યુક્ત અને કામ વગેરે દોષોથી રહિત છે તે યોગી પરમ પદને પામે છે. નારદજીએ પૂછ્યું, હે વક્તાઓમાં શ્રેષ્ઠ, ક્યાં કર્મ દ્વારા યોગીઓના યોગની સિદ્ધિ થાય છે એ ઉપાય યથાર્થ રૂપે મને કહો. શ્રી સનકજીએ કહ્યું, તત્વાર્થનો વિચાર કરનારા જ્ઞાની પુરુષ કહે છે કે પરમ મોક્ષ જ્ઞાનથી જ પ્રાપ્ત થાય છે, જ્ઞાનથી જ પ્રાપ્ત થવા યોગ્ય છે. તે જ્ઞાનનું મૂળ છે ભક્તિ અને ભક્તિ પ્રાપ્ત થાય છે ભગવદ અર્થ કર્મ કરનારાઓને. ભક્તિના લેશ માત્ર હોવાથી પણ અક્ષય પરમ ધર્મ સંપન્ન થાય છે. ઉત્કૃષ્ટ શ્રદ્ધાથી બધા પાપ નષ્ટ થઈ જાય છે, બધા પાપોનો નાશ થઈ જતા નિર્મળ બુદ્ધિનો ઉદય થાય છે. તે નિર્મળ બુદ્ધિ જ જ્ઞાની પુરુષો દ્વારા જ્ઞાનના નામથી કહેવામાં આવી છે. જ્ઞાનને મોક્ષપદ કહ્યું છે તેવું જ્ઞાન યોગીઓને હોય છે. કર્મયોગ અને જ્ઞાનયોગ આમ બે પ્રકારના યોગ કહ્યા છે. કર્મયોગ વિના મનુષ્યનો જ્ઞાનયોગ સિદ્ધ થતો નથી, તેથી ક્રિયા એટલે કે કર્મયોગમાં તત્પર થઈને શ્રદ્ધાપૂર્વક ભગવાન શ્રી હરિની પૂજા કરવી જોઈએ. બ્રાહ્મણ ભૂમિ અગ્નિ સૂર્ય જળ ધાતુ હૃદય તથા ચિત્ર નામવાળી આ ભગવાન કેશવની 8 પ્રતિમાઓ છે, એમાં ભક્તિપૂર્વક ભગવાનનું પૂજન કરવું જોઈએ. તેથી મન વાણી અને ક્રિયા દ્વારા બીજાને પીડા આપ્યા વિના ભક્તિભાવથી સર્વવ્યાપી ભગવાન વિષ્ણુની પૂજા કરવી અહિંસા, સત્ય, ક્રોધનો અભાવ, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, ઈર્ષાનો ત્યાગ તથા દયા. આ સદગુણ જ્ઞાનયોગ અને કર્મયોગ બંનેના સમાન રૂપે જરૂરી છે. અહિંસા, સત્યમ, ક્રોધો, બ્રહ્મચર્યા, પરિગ્રહો, અનિરીશા, અનિર્સર્યા ચ દયા ચૈવ યોગયોરુ ભયો સમાહ. નારદ પુરાણ પૂર્વભાગ ભાગ 1 અધ્યાય 33 શ્લોક સંખ્યા 35. આ ચરાચર વિશ્વ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે એવો મનથી નિશ્ચય કરીને ઉક્ત બંને યોગોનો અભ્યાસ કરવો. જે મનીષી પુરુષ સમસ્ત પ્રાણીઓને પોતાના આત્મવત માને છે તે જ દેવાધિદેવ ચક્ર સુદર્શનધારી ભગવાન વિષ્ણુના પરમ ભાવને જાણે છે. જે અસૂયા બીજાના દોષ જોવામાં સંલગ્ન રહીને તપસ્યા, પૂજા અને ધ્યાન કરે છે તેનું બધું જ વ્યર્થ છે. તેથી સમ, દમ વગેરે ગુણોનો સાધના દ્વારા વિધિપૂર્વક ક્રિયાયોગમાં તત્પર રહીને મનુષ્ય પોતાની મુક્તિને માટે સર્વ સ્વરૂપ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે. જે પ્રાણી માત્રનો હિતેશી હોય મન, વાણી અને ક્રિયા દ્વારા દેવેશ્વર ભગવાન વિષ્ણુનું સારી રીતે પૂજન કરે છે. જે જગતના કારણભૂત, સર્વના અંતર્યામી અને સર્વ પાપહારી, સર્વવ્યાપી ભગવાન વિષ્ણુની સ્તોત્ર વગેરે દ્વારા સ્તુતિ કરે છે તે કર્મયોગી છે. ઉપવાસ વગેરે, વ્રત, પુરાણ શ્રવણ વગેરે સત્કર્મ કર્યા પછી પુષ્પ વગેરે સામગ્રીઓથી જે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે તેને ક્રિયાયોગ કહે છે. આ પ્રમાણે જે ભગવાન વિષ્ણુમાં ભક્તિ રાખીને ક્રિયાયોગમાં મન લગાવનારા છે તેમના પૂર્વજન્મોના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે. પાપ નષ્ટ થઈ જતા બુદ્ધિ શુદ્ધ થઈ જાય છે. તે ઉત્તમ જ્ઞાનની ઈચ્છા રાખે છે કેમ કે જ્ઞાન મોક્ષ આપનારું છે એવું જાણવું જોઈએ. હવે હું તમને જ્ઞાન પ્રાપ્તિનો ઉપાય બતાવું છું. બુદ્ધિમાન પુરુષે શાસ્ત્ર વિશારદ સાધુ પુરુષોના સહયોગથી આ ચરાચર વિશ્વમાં સ્થિત નિત્ય અને અનિત્ય વસ્તુમાં સારી રીતે વિચાર કરવો. સંસારના બધા પદાર્થો અનિત્ય છે, માત્ર ભગવાન શ્રી હરિ જ નિત્ય છે. તેથી અનિત્ય વસ્તુનો પરિત્યાગ કરીને નિત્ય શ્રી હરિનો જ આશ્રય લેવો જોઈએ. આ લોક અને પરલોકના જેટલા ભોગ છે તેમના પ્રત્યે વિરક્તિ હોવી જોઈએ. જે ભોગો પ્રત્યે વિરક્ત થતો નથી તે સંસારમાં ફસાઈ જાય છે. જે માનવ સંસારના અનિત્ય પદાર્થોમાં આસક્ત છે તેના સંસાર બંધનનો કદી નાશ થતો નથી. તેથી સમ, દમ વગેરે ગુણોથી સંપન્ન થઈને મુક્તિની ઈચ્છાથી જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના કરવી. જે સમ એટલે કે દમ, તિતિશા, ઉપરતી, શ્રદ્ધા અને સમાધાન વગેરે ગુણોથી રહિત છે તેને જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. જે રાગદ્વેષથી રહિત, સમાધિ ગુણોથી સંપન્ન તથા પ્રતિદિન ભગવાન વિષ્ણુના ધ્યાનમાં તત્પર છે તેને મુમુક્ષુ કહે છે. આ ચાર નિત્ય અનિત્ય વસ્તુ વિચાર, વૈરાગ્ય, સઠ સંપત્તિ અને મુમુક્ષુત્વ સાધનોથી સાધક વિશુદ્ધ બુદ્ધિ કહેવાય છે. આવો પુરુષ સંપૂર્ણ પ્રાણીઓ પ્રત્યે દયાભાવ રાખીને સદા સર્વવ્યાપી ભગવાન વિષ્ણુનું ધ્યાન કરે છે. સદા વિષ્ણુનું ધ્યાન કરે. હે બ્રહ્મન, શિર અક્ષર એટલે કે જડ ચેતન સ્વરૂપ સંપૂર્ણ વિશ્વને વ્યાપ્ત કરીને ભગવાન નારાયણ વિરાજમાન છે એવું જે જાણે છે તેનું જ્ઞાન યોગ જ માનવામાં આવ્યું છે. તેથી હું યોગનો ઉપાય કહું છું. જે સંસાર બંધનથી મુક્ત કરનાર છે. પર અને અપર ભેદથી આત્મા બે પ્રકારનો કહ્યો છે. અથર્વવેદની શ્રુતિ પણ કહે છે કે બે બ્રહ્મ જાણવા યોગ્ય છે, પર આત્મા અથવા પરબ્રહ્મને નિર્ગુણ બતાવ્યા છે તથા અપરાત્મા અથવા અપરબ્રહ્મ અહંકારયુક્ત જીવાત્મા કહેવાય છે. આ બંનેના અભેદનું જ્ઞાન જ્ઞાનયોગ છે. આ પંચભૂતના શરીરની અંદર હૃદય દેશમાં જે સાક્ષી રૂપે સ્થિત છે તેને સાધુ પુરુષોએ અપરાત્મા કહ્યો છે તથા પરમાત્મા પર એટલે શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે. શરીરને ક્ષેત્ર કહે છે. જે ક્ષેત્રમાં સ્થિત આત્મા છે તે ક્ષેત્રજ્ઞ કહેવાય છે. પરમાત્મા અવ્યક્ત, શુદ્ધ તથા સર્વત્ર પરિપૂર્ણ કહેવાય છે. હે મુનિશ્રેષ્ઠ, જ્યારે જીવાત્મા અને પરમાત્માના અભેદનું જ્ઞાન થઈ જાય છે ત્યારે પરમાત્માના બંધનનો નાશ થઈ જાય છે. પરમાત્મા એક શુદ્ધ, અવિનાશી, નિત્ય અને જગન્મય છે. તે મનુષ્યોની બુદ્ધિ ભેદથી ભેદવાન જેવા દેખાય છે. હે બ્રહ્મન, ઉપનિષદો દ્વારા વર્ણિત જે એક અદ્વિતીય સનાતન પરબ્રહ્મ પરમાત્મા છે તેમનાથી ભિન્ન કોઈ વસ્તુ નથી. યદાત્વભેદ વિજ્ઞાનમ જીવાત્મા પરમાત્મનો હો, ભતે વેદા ભવે તદા મુનિશ્રેષ્ઠ પાશ્ચતે પાશ્છેદો અપરાત્મનઃ. એક શુદ્ધો અક્ષરો નિત્ય પરમાત્મા જગન્મય, નૃણામ વિજ્ઞાન ભેદેન ભેદવાનિવ લક્ષ્યતે, એકમેવા દ્વિતીયમ યત પરમ બ્રહ્મ સનાતનમ, ગીયમાનમ ચ વેદાંતેર સ્તસ્માન અન્નાસ્તિ પરમ દ્વિજ. નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ પહેલો અધ્યાય 33મો શ્લોક સંખ્યા 60-62. તે નિર્ગુણ પરમાત્માનું ન કોઈ રૂપ છે, ન રંગ છે, ન કર્તવ્ય કર્મ છે, કે ન કર્તૃત્વ કે ભોક્તત્વ પણ છે. તે સર્વ કારણોના પણ આદિ કારણ છે, સંપૂર્ણ તેજોના પ્રકાશક પરમ તેજ છે, તેમનાથી ભિન્ન બીજી કોઈ વસ્તુ નથી. મુક્તિને માટે તેજ પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. હે બ્રહ્મન, શબ્દ બ્રહ્મમય જે મહાવાક્ય વગેરે છ, અર્થાત શબ્દ બ્રહ્મમય કે જે મહાવાક્ય વગેરે છે, અર્થાત વેદ વર્ણિત જે તત્વમસી, સોહમ અસ્મી વગેરે મહાવાક્ય છે, તેમના પર વિચાર કરવાથી જીવાત્મા અને પરમાત્માનું અભેદ જ્ઞાન પ્રકાશિત થાય છે. તે મુક્તિનું સર્વશ્રેષ્ઠ સાધન છે. હે નારદજી, જે આ ઉત્તમ જ્ઞાનથી હીન છે, તેમને આ જગત નાના ભેદથી યુક્ત દેખાય છે, પરંતુ પરમ જ્ઞાનીઓની દ્રષ્ટિમાં આ બધું પરબ્રહ્મ સ્વરૂપ છે. પરમાનંદ સ્વરૂપ પરાત્પર અવિનાશી તથા નિર્ગુણ પરમાત્મા એક જ છે, પરંતુ બુદ્ધિભેદથી તેઓ ભિન્ન ભિન્ન અનેક રૂપ ધારણ કરનારા પ્રતીત થાય છે. જેમની ઉપર માયાનું આવરણ છે, તેઓ પરમાત્મામાં ભેદ જુએ છે. તેથી મુક્તિની ઈચ્છા રાખનાર પુરુષ યોગ બળથી માયાને મિથ્યા સમજીને ત્યાગી દે. માયા ન સદરૂપ છે, ન અસદરૂપ, ન સદ અસદ બેવું પણ છે, તેથી તેને અનિર્વાચ્ય કોઈ રૂપમાં પણ ન કહેવા યોગ્ય સમજવી જોઈએ. તે કેવળ ભેદ બુદ્ધિ આપનારી છે. હે મુનિશ્રેષ્ઠ, અજ્ઞાન શબ્દથી માયાનો જ બોધ થાય છે, તેથી જે માયાને જીતી લે છે તેમના અજ્ઞાનનો નાશ થઈ જાય છે. એક એવ પરાનંદો નિર્ગુણ પરત પર ભાતિ વિજ્ઞાન ભેદેને બહુ રૂપ ધરો અવ્યય, માયિનો માયયા ભેદમ પશ્યંતિ પરમાત્મની, તસ્માન અન્નમયા માયામ તેજે તજેદ્યોગા અને મુમુક્ષુ દ્વિજસતમ, ના સદ્રૂપા ન સદ્રૂપા માયા નેવ ભયાત્મિકા, અનિર્વાચ્ય તતો જ્ઞેયા ભેદ બુદ્ધિ પ્રદાયિની, માયે વાજ્ઞાન શબ્દેન બુદ્ધયતે મુનિસતમ, તસ્માદ જ્ઞાન વિચ્છિદ્દો વિચ્છેદ્દો ભવેદ ભવેદ્વે જીત માયિનામ. નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ 1 અધ્યાય 33 શ્લોક સંખ્યા 67-70. જ્ઞાન શબ્દથી સનાતન પરબ્રહ્મનું જ પ્રતિપાદન કરવામાં આવે છે, કેમ કે જ્ઞાનીઓના હૃદયમાં નિરંતર પરમાત્મા પ્રકાશિત થતા રહે છે. યોગી પુરુષ યોગ દ્વારા જ્ઞાનનો નાશ કરે. યોગ 8 અંગથી સિદ્ધ થાય છે. તે 8 અંગોનું યથાર્થ રૂપે વર્ણન કરું છું. મુનિવર નારદ, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ આ યોગના 8 અંગ છે. યમાશ્વ નિયમાશ ચૈવ આસનાની ચ સતમ પ્રાણાયમ પ્રત્યાહારો ધારણા ધ્યાનમેવ ચ સમાધિસ્વ મુનિશ્રેષ્ઠ યોગાગ્નિ યથાક્રમમ. નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ 1 અધ્યાય 33 શ્લોક સંખ્યા 73-74. હે મુનીશ્વર, હવે ક્રમશઃ સંક્ષિપ્તમાં એમના લક્ષણ બતલાવું છું. અહિંસા, સત્ય, અસત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અક્રોધ અને અનસૂયા આ સંક્ષિપ્તમાં યમ બતાવ્યા છે. પ્રાણી માત્રમાં કોઈને ક્યારેય સહેજ પણ કષ્ટ ન પહોંચાડનારાનો ભાવ છે તેને સત્પુરુષોએ અહિંસા કહી છે. અહિંસા યોગ માર્ગમાં સિદ્ધિપ્રદ છે. હે મુનિશ્રેષ્ઠ, ધર્મ અને અધર્મનો વિચાર કરીને જે યથાર્થ વાત કહેવામાં આવે છે તેને શ્રેષ્ઠ પુરુષ સત્ય કહે છે. ચોરીથી અથવા બળપૂર્વક જે બીજાના ધનને હડપ કરે છે તેને સાધુ પુરુષો દ્વારા સ્તેય કહેવામાં આવ્યું છે. આનાથી વિપરીત કોઈ પણ વસ્તુને ન લેવી અસત્ય છે અસ્તેય છે, અસત્યની પણ અસ્તેય છે. બધી રીતે મૈથુનનો ત્યાગ બ્રહ્મચર્ય છે. હે મુનીશ્વર, આપત્તિ કાળમાં પણ દ્રવ્યનો સંગ્રહ ન કરવો અપરિગ્રહ કહેવાય છે. તે યોગ માર્ગમાં ઉત્તમ સિદ્ધિપ્રદ છે. જે પોતાનો ઉત્કર્ષ જાણીને કોઈના પ્રત્યે અત્યંત કઠોર વચન બોલે છે તેનાથી ક્રૂરતાપૂર્ણ ભાવને ધર્મજ્ઞ પુરુષ ક્રોધ કહે છે. એનાથી વિપરીત શાંત ભાવનું નામ અક્રોધ છે. ધન વગેરે દ્વારા કોઈની ઉન્નતિ જોઈને ઈર્ષાના કારણે મનમાં જે સંતાપ થાય છે તેને સાધુ પુરુષોએ અસૂયા એટલે કે ઈર્ષા કહી છે. આ અસૂયાનો ત્યાગ જ અનસૂયા છે. હે દેવર્ષે, આ પ્રમાણે સંક્ષેપમાં યમ બતાવવામાં આવ્યા છે. હે નારદજી, હવે હું તમને નિયમ બતાવું છું, સાંભળો. તપ, સ્વાધ્યાય, સંતોષ, શોચ, ભગવાન વિષ્ણુની આરાધના તથા સંધ્યોપાસના વગેરે નિયમ કહ્યા છે. જેમાં ચાંદ્રાયણ વગેરે વ્રતો દ્વારા શરીરને કૃશ કરવામાં આવે છે તેને સાધુ પુરુષોએ તપ કહ્યું છે. તે યોગનું ઉત્તમ સાધન છે. હે બ્રહ્મન, ઓમકાર ઉપનિષદ દ્વાદશાક્ષર મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય, અષ્ટાક્ષર મંત્ર ઓમ નમો નારાયણાય તથા તત્વમસી વગેરે મહાવાક્યોના સમુદાયોનો જે જપ અધ્યયન અને વિચારે છે તેને સ્વાધ્યાય કહેવાય છે. તે પણ યોગનું ઉત્તમ સાધન છે. જે મૂર્ખ ઉપયુક્ત સ્વાધ્યાય છોડી દે છે તેનો યોગ સિદ્ધ થતો નથી. પરંતુ યોગ વિના પણ માત્ર સ્વાધ્યાય માત્રથી મનુષ્યના પાપ નાશ થઈ જાય છે. સ્વાધ્યાય દ્વારા સંતુષ્ટ કરેલા ઈષ્ટદેવતા પ્રસન્ન થાય છે. હે વિપ્રવર, જપ ત્રણ પ્રકારના છે, વાચિક, ઉપાંશુ અને માનસ. આ ત્રણ પ્રકારમાં પણ પૂર્વપૂર્વ કરતાં ઉત્તર ઉત્તર શ્રેષ્ઠ છે. વિધિપૂર્વક અક્ષર અને પદને સ્પષ્ટ બોલતા રહીને જે મંત્રનું ઉચ્ચારણ કરવામાં આવે છે તેને વાચિક જપ કહે છે. તે સંપૂર્ણ યજ્ઞનું ફળ આપનાર છે. થોડા મંદેશ્વરમાં મંત્રનું ઉચ્ચારણ કરે ત્યારે એક પદથી બીજા પદનો વિભાગ કરતા જવું તેને ઉપાંશુ જપ કહે છે. તે પહેલા કરતાં બે ગણું મહત્વ રાખે છે. મનમાં જ અક્ષરોની શ્રેણીનું ચિંતન કરતા રહીને જ તેના અર્થ પર વિચાર કરવામાં આવે છે તે માનસ જપ કહેવાય છે. માનસ જપ યોગ સિદ્ધિ આપનાર છે. જપ દ્વારા યોગ સિદ્ધિ આપનાર છે. ધિયા યદ અક્ષરે શ્રેણાયમ તદ તત્દર્થ વિચારણમ સ જપો માનસ પ્રોક્તો યોગ સિદ્ધિ પ્રદાયક. નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગે ભાગ પહેલો અધ્યાય 33મો શ્લોક સંખ્યા 95મી. જપ દ્વારા સ્તુતિ કરનાર પુરુષ પર ઈષ્ટદેવ નિત્ય પ્રસન્ન રહે છે. તેથી સ્વાધ્યાય પરાયણ મનુષ્ય સંપૂર્ણ મનોરથોને પ્રાપ્ત કરી લે છે. પ્રારબ્ધ અનુસાર જે મળી જાય છે તેનાથી પ્રસન્ન રહેવું એને સંતોષ કહેવાય છે. સંતોષ વિનાના પુરુષને ક્યાંય સુખ મળતું નથી. ભોગોની કામના ભોગ્ય વસ્તુઓ ભોગવી લેવાથી શાંત થતી નથી, બલકે આનાથી વધારે ભોગ મને ક્યારે મળશે, આ પ્રમાણે કામના વધતી જાય છે. તેથી કામનાનો ત્યાગ કરીને ભાગ્યવશ જે મળે તેનાથી સંતુષ્ટ રહીને મનુષ્ય ધર્મના પાલનમાં તત્પર રહેવું જોઈએ. બ્રહ્મ શોચ અને અભ્યંતર શોચના ભેદથી શોચ બે પ્રકારનું માનવામાં આવે છે. માટી અને જળથી શરીરને જે સ્વચ્છ કરવામાં આવે છે તે બાહ્ય શોચ છે અને અંતઃકરણના ભાવની જે શુદ્ધિ છે તેને આભ્યંતર શોચ કહેવામાં આવે છે. હે મુનિશ્રેષ્ઠ, આંતરિક શુદ્ધિ વિનાના પુરુષો દ્વારા જે નાના પ્રકારના યજ્ઞ કરવામાં આવે છે તે રાખમાં હોમ કર્યા જેવા નિષ્ફળ હોય છે. તેથી રાગ વગેરે સર્વ દોષોનો ત્યાગ કરીને સુખી થવું જોઈએ. હજારો ભાર માટી અને હજારો ઘડા પાણીથી શરીરની શુદ્ધિ કરી લીધા પછી જેનું અંતઃકરણ દૂષિત છે તેને ચાંડાળ જેવો જ અપવિત્ર માનવામાં આવે છે. જે આંતરિક શુદ્ધિ કર્યા વિના માત્ર બહારથી શરીરને શુદ્ધ કરે છે તે ઉપરથી શણગારેલા મદિરા પાત્રની જેમ અપવિત્ર જ છે, તેને શાંતિ મળતી નથી. જે માનસિક શુદ્ધિ વિના તીર્થયાત્રા કરે છે તેમને તે તીર્થ એ રીતે પવિત્ર કરતા નથી જેમ મદિરાના પાત્રને નદીઓ. હે મુનિશ્રેષ્ઠ, જે વાણીથી ધર્મનો ઉપદેશ કરે છે અને મનથી પાપની ઈચ્છા રાખે છે તેને મહાપાપીઓનો શિરોમણી સમજવો જોઈએ. જેમનું અંતકરણ શુદ્ધ છે તે જો પરમ ઉત્તમ ધર્મ માર્ગનું આચરણ કરે છે તો તેનું ફળ અક્ષય અને સુખદ જાણવું જોઈએ. મન, વાણી અને ક્રિયા દ્વારા સ્તુતિ, કથાશ્રવણ તથા પૂજા કરવાથી ભગવાન વિષ્ણુમાં જેની દ્રઢ ભક્તિ થઈ ગઈ છે તેની તે ભક્તિ પણ ભગવાન વિષ્ણુની આરાધના કહેવાય છે, તથા સંધ્યોપાસના તો પ્રસિદ્ધ છે જ. હે નારદજી, આ પ્રમાણે મેં યમ અને નિયમોનો સંક્ષેપમાં સમજાવ્યા. એમના દ્વારા જેમનું ચિત્ત શુદ્ધ થઈ ગયું છે, મોક્ષ તેમની મુઠ્ઠીમાં જ છે એવું માનવામાં આવે છે. યમ અને નિયમો દ્વારા બુદ્ધિને સ્થિર કરીને જીતેન્દ્રિય પુરુષ યોગ સાધનાને અનુકૂળ ઉત્તમ આસનોનો વિધિપૂર્વક અભ્યાસ કરે. પદ્માસન, સ્વસ્તિકાસન, પીઠાસન, સિંહાસન, કુકુટાસન, કુંજરાસન, કૃમાસન, વજ્રાસન, વારાહાસન, મૃગાસન, ચેલિકાસન, ક્રોંચાસન, નાલિકાસન, સર્વતોભદ્રાસન, વૃષભાસન, નાગાસન, મત્સ્યાસન, વ્યાઘ્રાસન, અર્ધચંદ્રાસન, દંડવાતાસન, શોલાસન, ખડગાસન, મુદ્રગરાસન, મકરાસન, ત્રિપથાસન, કાષ્ટાસન, સ્થાણુ આસન, વૈકરણિકાસન, ભૌમાસન અને વિરાસન, આ બધા યોગ સાધનાના હેતુ છે. મુનીશ્વરોએ આ 30 આસન બતાવ્યા છે. સાધક પુરુષ ચિત્ત ઉષ્ણ વગેરે દ્વંદ્વોથી પૃથક થઈને ઈર્ષા દ્વેષ છોડીને ગુરુદેવના ચરણોમાં ભક્તિપૂર્વક ઉપયુક્ત આસનોમાંથી કોઈ એકને સિદ્ધ કરીને શ્વાસને જીતવાનો અભ્યાસ કરે. જ્યાં લોકોની ભીડ ન હોય અને કોઈ પ્રકારનો ઘોંઘાટ ન હોય આવા ઉત્તમ સ્થાનમાં પૂર્વ, ઉત્તર અથવા પશ્ચિમ તરફ મુખ કરીને અભ્યાસપૂર્વક પ્રાણોને જીતે પ્રાણાયામનો અભ્યાસ કરે. શરીરની અંદર રહેલા વાયુનું નામ પ્રાણ છે. તેના વિગ્રહ એટલે વશમાં કરવાની ચેષ્ટાને આયામ કહે છે. આ જ પ્રાણાયામ કહેવાય છે. તેના બે ભેદ છે, એક અગર્ભ પ્રાણાયામ અને બીજો સગર્ભ પ્રાણાયામ. આ બેમાં બીજો શ્રેષ્ઠ છે. જપ અને ધ્યાન વિના જે પ્રાણાયામ કરવામાં આવે છે તે અગર્ભ, અને જપ અને ધ્યાન સહિત કરવામાં આવતા પ્રાણાયામને સગર્ભ કહે છે. મનીષી પુરુષોએ આ ભેદોવાળા પ્રાણાયામને રેચક, પૂરક, કુંભક અને શૂન્યકના ભેદથી 4 પ્રકારનો કહ્યો છે. જીવોની જમણી નાળીનું નામ પિંગલા છે. તેના દેવતા સૂર્ય છે, તેને પિતૃયોની પણ કહે છે. એ જ પ્રમાણે ડાબી નાળીનું નામ ઈડા છે, જેને દેવયોની પણ કહે છે. હે મુનિશ્રેષ્ઠ, ચંદ્રમા તેના અધિદેવતા છે. આ બંનેના મધ્યભાગમાં સુષુમના નાળી છે. આ અતિ સૂક્ષ્મ અને પરમ ગુહ્ય છે. બ્રહ્માજી એના અધિદેવતા છે. નાસિકાના ડાબા છિદ્રથી વાયુને બહાર કાઢો, રેચન કરવા એટલે કાઢવાના ને કારણે આનું નામ રેચક છે. પછી નાસિકાના જમણા છિદ્રથી વાયુને પોતાની અંદર ભરવો, વાયુને પૂર્ણ કરવા એટલે કે ભરવાના કારણે આનું નામ પૂરક કહે છે. પોતાના દેહમાં ભરેલા વાયુને રોકી રાખો, છોડો નહીં, અને ભરેલા કુંભ ઘડાની જેમ સ્થિર ભાવે બેસી રહે, કુંભની જેમ સ્થિર હોવાના કારણે આ પ્રાણાયામનું નામ કુંભક છે. બહારના વાયુને ન અંદર લઈ જાય અને ન અંદરના વાયુને બહાર કાઢે. જેવા છો તેવા જ સ્થિત રહેવું, આ પ્રમાણેના પ્રાણાયામને શૂન્યક સમજો. જેમ બળવાન ગજરાજને ધીરે ધીરે વશ કરવામાં આવે છે તે જ પ્રમાણે પ્રાણને ધીરે ધીરે જીતવા જોઈએ, અન્યથા મોટા ભયંકર રોગ થઈ જાય છે. જે યોગી ક્રમશઃ વાયુને જીતવાનો અભ્યાસ કરે છે તે નિષ્પાપ થઈ જાય છે અને સર્વ પાપોથી મુક્ત થઈ જતા તે બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે. મુનીશ્વર, જે વિષયોમાં ફસાયેલી ઇન્દ્રિયોને વિષયોથી સર્વથા સમેટીને પોતાની અંદર રોકી રાખે છે તેના પ્રયત્નનું નામ પ્રત્યાહાર છે. જે બ્રહ્મન જેમણે પ્રત્યાહાર દ્વારા પોતાની ઇન્દ્રિયોને જીતી લીધી છે તે મહાત્મા પુરુષ ધ્યાન ન કરે તો પણ પુનરાવૃત્તિ રહિત બ્રહ્મલોકોને પ્રાપ્ત થાય છે. જે ઇન્દ્રિય સમૂહને વશ કર્યા વિના જ ધ્યાનમાં તત્પર થાય છે તેને મૂર્ખ સમજો, કેમ કે તેનું ધ્યાન સિદ્ધ થતું નથી. મનુષ્ય જે જે વસ્તુને જુએ છે તેને પોતાના આત્મામાં આત્મ સ્વરૂપ સમજે અને પ્રત્યાહાર દ્વારા વશમાં કરેલી ઇન્દ્રિયોને પોતાના આત્મામાં જ અંતર્મુખ કરીને ધારણ કરે. આ પ્રમાણે ઇન્દ્રિયોને જે આત્મામાં ધારણ કરવાની ક્રિયા છે તેને ધારણા કહે છે. યોગ એટલે કે પ્રત્યાહારથી ઇન્દ્રિયોના સમુદાયોને જીતીને ધારણા દ્વારા તે ઇન્દ્રિયોને દૃઢતાપૂર્વક હૃદયમાં ધારણ કરી લીધા બાદ સાધક તે પરમાત્માનું ધ્યાન કરે છે. સાધક તે પરમાત્માનું ધ્યાન કરે જે સૌનું ધારણ પોષણ કરનારા છે અને જે કદી પોતાના મહિમાથી ચ્યુત થતા નથી. સંપૂર્ણ વિશ્વ તેમનું જ સ્વરૂપ છે. તેઓ સર્વત્ર વ્યાપક હોવાથી વિષ્ણુ કહેવાય છે. સમસ્ત લોકોના એકમાત્ર કારણ તે જ છે. તેમના નેત્ર વિકસિત કમળદળ જેવા સુશોભિત છે. મનોહર કુંડળ તેમના કાનોની શોભા વધારે છે. તેમની ભુજાઓ વિશાળ છે. તેમના અંગ અંગથી ઉદારતા ટપકે છે. સર્વ પ્રકારના આભૂષણો તેમના સુંદર વિગ્રહની શોભા વધારે છે. તેમણે પિતાંબર ધારણ કરેલું છે. તે દિવ્ય શક્તિથી સંપન્ન છે. તેમણે સ્વર્ણમય યજ્ઞોપવિત ધારણ કર્યું છે. ગળામાં તુલસીની માળા ધારણ કરી છે. કૌસ્તુભ મણિથી તેમની શોભા વિશેષ વધી ગઈ છે. વરખ સ્થળમાં શ્રી વત્સનું ચિહ્ન સુશોભિત છે. દેવતા અને અસુર ભગવાનના ચરણોમાં મસ્તક નમાવી રહ્યા છે. 12 આંગળ વિસ્તૃત તથા 8 દળોની વિભૂષિત પોતાના હૃદય કમળના આસન પર વિરાજમાન સર્વવ્યાપી અવ્યક્ત સ્વરૂપ પરાત પર પરમાત્માના ઉપયુક્ત રૂપે ધ્યાન કરવું જોઈએ. દ્વેય વસ્તુમાં ચિત્તની વૃત્તિનો એકાકાર થઈ જવું તેને સાધુ પુરુષો દ્વારા ધ્યાન કહેવામાં આવ્યું છે. 2 ઘડી ધ્યાન કરીને પણ મનુષ્ય પરમ મોક્ષને પ્રાપ્ત કરી લે છે. ધ્યાનથી પાપ નષ્ટ થાય છે. ધ્યાનથી મોક્ષ મળે છે. ધ્યાનથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે તથા ધ્યાનથી સંપૂર્ણ મનોરથિની સિદ્ધિ થાય છે. ધ્યાનાત પાપાની નશ્યંતી, ધ્યાનાન મોક્ષમ ચ વિદંતી વિંદતી, ધ્યાનાત પ્રસિદ્ધતિ હરિ ધ્યાનાત સર્વાર્થ સાધનમ. નારદ પુરાણ પૂર્વભાગ ભાગ 1 અધ્યાય 33 શ્લોક સંખ્યા 139. ભગવાન મહાવિષ્ણુના જે જે સ્વરૂપ છે તેમનામાંથી કોઈ પણ એકનું ધ્યાન કરવું તે ધ્યાનથી સંતુષ્ટ થઈને ભગવાન વિષ્ણુ મોક્ષ આપે છે એમાં શંકા નથી. હે સાધુ શિરોમણે દ્વેય વસ્તુમાં મનને એ રીતે સ્થિર કરી દેવું જોઈએ કે ધ્યાતા ધ્યાન અને ધ્યેયની ત્રિપીટીનું લગીરે ભાન ન રહે. ત્યારે જ્ઞાનરૂપી અમૃતના સેવનથી અમૃતત્વ એટલે પરમાત્માને પ્રાપ્ત થાય છે. નિરંતર ધ્યાન કરવાથી ધ્યેય વસ્તુની સાથે પોતાનો અભેદ ભાવ સ્પષ્ટ અનુભવ થઈ જાય છે, જેની બધી ઇન્દ્રિયો વિષયોથી નિવૃત્ત થઈ જાય છે અને તે પરમ આનંદથી પૂર્ણ થઈને વાયુ વિનાના સ્થાનમાં રહેલા દીપકની જેમ અવિચળ ભાવે ધ્યાનમાં સ્થિત થઈ જાય છે તો તેને આ ધ્યેયાકાર સ્થિતિને સમાધિ કહે છે. હે નારદજી, યોગી પુરુષ સમાધિ અવસ્થામાં ન જુએ છે, ન સાંભળે છે, ન સૂંઘે છે, ન સ્પર્શ કરે છે અને ન કશું બોલે છે. તે અવસ્થામાં યોગીઓને સંપૂર્ણ ઉપાધિઓથી મુક્ત શુદ્ધ નિર્મળ સચ્ચિદાનંદ સ્વરૂપ તથા અવિચળ આત્માનો સાક્ષાત્કાર થાય છે. વિદ્વાન નારદજી, આ આત્મા પરમ જ્યોતિર્મય તથા અમે એટલે કે અનંત છે. જે માયાને અધીન છે તેમને જ તે માયાયુક્ત જેવો પ્રતીત થાય છે. તે માયાનું નિવારણ થતાં તે નિર્મળ બ્રહ્મરૂપે પ્રકાશિત થાય છે. તે બ્રહ્મ એક અદ્વિતીય પરમ જ્યોતિ સ્વરૂપ નિરંજન તથા સંપૂર્ણ પ્રાણીઓના અંતર્યામી આત્મા રૂપે સ્થિત છે. પરમાત્મા સૂક્ષ્મથી પણ અત્યંત સૂક્ષ્મ અને મહાનથી પણ અત્યંત મહાન છે. તે સનાતન પરમેશ્વર સમસ્ત વિશ્વનું કારણ છે. જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ પુરુષ પર પવિત્ર પરાત્મર બ્રહ્મરૂપે તેના દર્શન કરે છે. અકારથી અકાર સુધી ભિન્ન ભિન્ન વર્ણોના રૂપમાં સ્થિત અનાદિ પુરાણ પુરુષ પરમાત્માને જ શબ્દ બ્રહ્મ કહેવામાં આવ્યા છે. એ જે વિશુદ્ધ અક્ષર નિત્યપૂર્ણ હૃદયાકાશના આનંદમય નિર્મળ અને શાંત તત્વ છે તેને જ પરબ્રહ્મ પરમાત્મા કહે છે. યોગી લોકો પોતાના હૃદયમાં જે અજન્મા શુદ્ધ વિકાર રહિત સનાતન પરમાત્માના દર્શન કરે છે તેમનું જ નામ પરબ્રહ્મ છે. હે મુનિશ્રેષ્ઠ, હવે બીજા ધ્યાન બતાવું છું, સાંભળો. પરમાત્માનું આ ધ્યાન સંસાર તાપથી સંતપ્ત મનુષ્યોને અમૃતની વર્ષા સમાન શાંતિ પ્રદાન કરનારું છે. પરમાનંદ સ્વરૂપ ભગવાન નારાયણ પ્રણવમાં સ્થિત છે એવું ચિંતન કરવું, તેમની ક્યાંય ઉપમા નથી. તેઓ પ્રણવની અર્ધમાત્રાની ઉપર વિરાજમાન નાદ સ્વરૂપ છે. અકાર બ્રહ્માજીનું રૂપ છે, ઉકાર ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે, મકાર રુદ્ર રૂપ છે, તથા અર્ધમાત્રા નિર્ગુણ પરબ્રહ્મ પરમાત્મા સ્વરૂપ છે. અકાર ઉકાર અને મકાર આ પ્રણવની ત્રણ માત્રાઓ છે. બ્રહ્મા વિષ્ણુ અને શિવ આ ત્રણ ક્રમશઃ તેમના દેવતાઓ છે, દેવતા છે. આ ત્રણેયનું મિશ્ર રૂપ જે ઓમકાર છે તે પરબ્રહ્મ પરમાત્માનો બોધ કરાવનારો છે. પરબ્રહ્મ પરમાત્મા વાચ્ય છે અને પ્રણવ તેમનો વાચક છે. હે નારદજી, આ બંનેમાં વાચ્ય વાચક સંબંધ ઉપચારથી જ કહેવામાં આવ્યો છે. જે દરરોજ પ્રણવના જપ કરે છે તેઓ સંપૂર્ણ પાતકોથી મુક્ત થઈ જાય છે, તથા જે નિરંતર તેમના જ અભ્યાસમાં લાગ્યા રહે છે તેઓ પરમ મોક્ષ પામે છે. જે બ્રહ્મા વિષ્ણુ અને શિવરૂપ પ્રણવ મંત્રના જપ કરે છે તેમણે પોતાના અંતકરણમાં કોટી કોટી સૂર્ય સમાન નિર્મળ તેજનું ધ્યાન કરવું જોઈએ, અથવા પ્રણવ જપના સમયે શાલગ્રામ શિલા અથવા કોઈ ભગવત પ્રતિમાનું સ્વરૂપનું ભગવત પ્રતિમાના સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ, અથવા જે પાપનાશક તીર્થાદિક વસ્તુ છે તેનું પોતાના હૃદયમાં ચિંતન કરવું જોઈએ. હે મુનીશ્વર, આ વૈષ્ણવ જ્ઞાન તમને કહેવામાં આવ્યું છે. આને જાણીને યોગીશ્વર પુરુષ ઉત્તમ મોક્ષ પ્રાપ્ત કરી લે છે. જે એકાગ્ર ચિત્તે આ પ્રસંગને વાંચે અથવા સાંભળે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુનું સાલોક્ય પ્રાપ્ત કરી લે છે. નારદ પુરાણ પૂર્વભાગ ભાગ એક અધ્યાય 31 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.